بسم الله الرحمن الرحيم إذا السماء انفطرت جارے آسمان تڑکی جشے وإذا الكواكب انتثرت نے جارے تاراو کھری پڑی وکھرائے جشے چھوٹا پڑی جشے وإذا البحار فجرت અને જ્યારે દરિયાઓ જોરથી વહેડાવવામાં આવશે અને જ્યારે કબરો ખોલી નાખવામાં આવશે તો તે વખતે દરેક માણસ જાણી લેશે કે તેણે આગળ શું મોકલ્યું છે ને પાછળ શું મૂક્યું છે يا ايها الانسان ما غرك بربك الكريم اي انسان تني تارا مهربان پالنهار ني بابته كاي وستو اي دھوکو آپيو چھے الذي خلقك فسواك فعدلك جيني تني پیدا کريو پچھی تني پورو کريو سمپون کريو પછી તારા અવયવો યાની કે શરીરના ભાગો સરખા કર્યા પછી જે આકૃતિમાં જે સ્ટેચ્યુમાં તેણે ચાહ્યું તેમાં તને તારા ભાગો તારા અવયવો જોડી દીધા كلا بل تكذبون بالدين وإن عليكم لحافظين كراما كاتبين يعلمون ما تفعلون પણ વાત આ છે કે તમે ન્યાયના દિવસને જુઠલાવો છો ને ચોક્કસ જ તમારા પર ચોકીદાર મલાઈકા નિમેલા છે મુકરર કરેલા છે યાની કે કિરામન કાતબીન માનવંત લખનારા ફરિશ્તા મુકરર કરેલા છે જે કાંઈ તમે કરો છો તે તેઓ જાણે છે ઇન્નલ અબરાર લફી નઈમ બેશક સારા અમલ કરનારાઓ મેવાવાળી જન્નતોમાં હશે وَإِنَّ الْفُجَّارَ لَفِي جَحِيمٍ يَصْلَوْنَهَا يَوْمَ الدِّينِ ને બેશક ખરાબ અમલ કરનારાઓ બદકાર લોકો જહન્નમમાં હશે ફેંસલાના દિવસે તેઓ તેમાં જ દાખલ થશે وَمَا هُمْ عَنْهَا بِغَائِبِينَ અને તેઓ તેનાથી ગેરહાજર રહી શકશે નહીં وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ ثُمَّ مَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ અને તને શું ખબર કે ફેંસલાનો દિવસ શું છે પછી પણ તને શું ખબર કે ફેંસલાનો દિવસ શું છે يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِنَفْسٍ شَيْئًا وَالْأَمْرُ يَوْمَئِذٍ لِلَّهِ તે દિવસે કોઈ પણ માણસને કોઈ બીજા માણસની બાબતે કોઈ જાતનો અધિકાર કે હક નહીં હોય અને તે દિવસે હુકમ સિર્ફ અલ્લાહનો જ હશે.